એ અહંકારથી થયેલી સેવા છે એનો હું અંગીકાર નથી કરતો, એટલે હું ભૂખ્યો જ રહું છું અને તારી એ લીટી છે ભાવનાથી ભોગ ધરે છે એને હું અંગીકાર કરું છું, પણ મારા ગળેથી ઉતરતી નથી એ. તે દિવસથી પાર્વતીએ દાલ વગેરે એ બધું જ સામગ્રી સિદ્ધ કરીને ભાવનાથી ભોગ ધરતી થઈ. થોડા સમયમાં ઠાકુરજીએ રઘુનાથદાસની બુદ્ધિને બદલી અને એને પોતાની ભૂલનો અહેસાસ થયો. પાર્વતીની એને ક્ષમાયાચના કરી, પછી ફરી પાછા હળીમળીને સેવા કરતા થયા. તો વાત એ છે કે એક નાનો સિદ્ધાંત છે આ, કે પ્રભુ માટે આ સૃષ્ટિ છે. એનું એપ્લિકેશન બહુ જબરજસ્ત છે હો, જો એને આપણે જીવનમાં ઉતારવા જઈએ તો બહુ ખતરનાક એપ્લિકેશન છે. પણ જો એ સિદ્ધાંત કોઈને ગળે ઉતરી જાય અને કોઈ અવસર ઉપર જો એને એ લાગુ પણ કરે તો એનું પરિણામ અવશ્ય મળે છે. એવું આપણે અનેક દૃષ્ટાંતો જોઈએ છીએ. એવા એવા દૃષ્ટાંતો વ્યક્તિગત સ્તરે પણ આપણે અનુભવેલા હોય છે કે જે આ સિદ્ધાંતને અનુસરનારા ઉપર ઠાકોરજીની એવી કૃપા થઈ હોય છે. કદાચ એને અનુકૂળ ન પણ થયું હોય તો પણ એ સિદ્ધાંત ઉપર જો એ જીવી ગયા. એમને સામાન્ય દાખલો આપું છું કે જય વિજય વગેરેને શાપ થયા, કે ચિત્રકેતુ ગંધર્વને શાપ થયો, જે વૃત્રાસુર થયો, આ બધા શાપ થયેલા લીલાના જીવો છે. પરમ સૌભાગ્યશાળી ભગવાનના ભક્તો હતા, જેમને નિત્યમુક્ત અવસ્થાના ભક્તો કહી શકીએ એ અવસ્થાના. પરંતુ આવા ભગવાનના વિરોધી સૃષ્ટિની અંદર બનવું, જે દ્વારપાલ છે એમના માટે કેટલી જબરજસ્ત વાત કહેવાય. પાછું પોતાનું દરેક જન્મમાં સ્વરૂપનું અનુસંધાન છે. હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ થયા પ્રથમ જન્મની અંદર, શિશુપાલ દંતવક્ર થયા, રાવણ કુંભકર્ણના રૂપમાં, ત્રણ ત્રણ વખત એ લોકોને ભગવાનના જ વિરોધી રૂપમાં એમણે રોલ ભજવવાનું થયું છે. પરંતુ ભગવત કાર્ય માટે, કેમ કે લીલા સૃષ્ટિ છે, પ્રભુ માટે છે. પ્રભુ યદી શત્રુ તરીકે કામ લેવા ઈચ્છી રહ્યા છે તો પ્રભુ સાથે શત્રુતા પણ કરીશું. આખરે સૃષ્ટિ છે કોના માટે? પ્રભુ માટે છે, તો જેમ પ્રભુની ઈચ્છા હશે તેમ રહીશું. આ એક બહુ જબરજસ્ત વાત છે અને એટલે જ ભગવાને આ જે જીવો આ રીતે પ્રકટ થયા એમને કોઈ બીજા રસ્તેથી એમનો ઉદ્ધાર ન કર્યો, એમને મૂળ સ્થાનમાં પ્રાપ્ત ન કર્યા, સ્વયં પરિશ્રમ કરીને એમનો ઉદ્ધાર કર્યો છે. અને જે લોકો ભગવાન સાથે આવી દૃષ્ટિથી વેરભાવ નહોતો કેળવ્યો, એવા જે કાલ યવન વગેરે હતા, એને ભગવાને યુક્તિપૂર્વક, જરાસંધ જેવા હતા, એમને ભગવાને સ્વયં પરિશ્રમ ન લીધો, યદ્યપિ ભગવાન સમર્થ હતા એમનો વધ કરવા માટે, પણ ભગવાને કોઈકને મુચકુંદને નિમિત્ત બનાવી દીધો, કે કોઈકને ભીમને નિમિત્ત બનાવી દીધો, ભગવાને એમનાથી પત્તો ઝાડી દીધો. કેમ કે ભૂલી ચૂકે ભગવાનના હાથથી વધ થાય તો મોક્ષ થઈ જાય. એટલે ભગવાન કહે છે મારે મોક્ષ આપવો નથી અને એનો કાંટો પણ સાફ કરવો છે. એટલે પ્રભુએ આવી ક્રીડા કરી. યદી પ્રભુની લીલા માટે મારું સર્જન છે એ જાતનો બોધ એમને હોત તો ભગવાન સ્વયં એ કાર્યને કરત. વૃત્રાસુરના કેસમાં એ જ વસ્તુ થઈ હતી. વૃત્રાસુરને પોતાના પૂર્વ સ્વરૂપનું પણ અનુસંધાન હતું અને તે વખતે પોતાના ભક્ત સ્વરૂપના ચિંતનથી ભગવાનને એમ માંગી રહ્યો છે કે આ અસુર દેહથી તો હું આપની સેવા કરી શકું એમ સમર્થ નથી, એટલે હવે પછી મને આપ એવો જન્મ આપજો કે જેમાં હું આપનો કદાચ સાક્ષાત દાસનો બની શકું, તો દાસાનું દાસ બનું, પછી ક્યારેક મને સૌભાગ્ય મળે. એ વૃત્રાસુરનો વધની અંદર પણ ભગવાન સ્વયં નિમિત્ત બન્યા અને ઇન્દ્રે જે શસ્ત્ર છોડ્યું અસ્ત્ર એના ઉપર પોતે બિરાજી અને એને એ દેહથી મુક્તિ કરાવી હતી. તો ભગવાને એવા સ્તરે જઈને કે જે આ લીલા બોધથી જીવી રહ્યા છે, ભલે આટલા નીચા સ્તર ઉપર છે, તેમ છતાં પણ ભગવાને પરિશ્રમ લીધો છે. તો પુષ્ટિમાર્ગીના માટે આ સૃષ્ટિ ભગવત લીલા માટે પ્રકટ થયેલી છે, આનું અનુસંધાન, એની બહુ નિર્ભ્રાંત સમજ નિતાંત આવશ્યક છે. જો આ વસ્તુ આપણે સમજી શકીએ તો પછી વિવેક ધૈર્યશ્ય હરિસર્વમ નિજિચ્છાત કરિષ્યતિ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા, આ બધા જે સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી આપણને વિવેકો સમજાવી રહ્યા છે કે ધૈર્ય અને આશ્રયનું સ્વરૂપ સમજાવી રહ્યા છે, એ તો આપણે આપણા હૃદયસ્થ કરી શકીએ. એટલે વિવેક ધૈર્યશ્ય બહુ છેટું છે, તેમ છતાં પણ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવન્યા લેવલે જઈને એક વાત કહી દીધી કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. કૃષ્ણ સેવા ભક્તિ માર્ગમાં કરવાની છે, પણ બ્રહ્મવાદથી જો આ તમે આભડછેડ રાખશો તો તમે પુષ્ટિમાર્ગી સેવા નહીં કરી શકો. તમે એમ સમજતા હશો કે બ્રહ્મવાદ તો કોઈ બહુ મોટા તત્વનો સિદ્ધાંત છે અને ભક્તિની અંદર એની શું આવશ્યકતા છે, આપણે તો ઠાકોરજીની સેવા કરી મોટા ગ્રંથોમાં શું પડ્યું છે એને સમજવાની શું આવશ્યકતા છે, તો તમે ખાંડ ખાઓ છો એવી વાત કરનારા છે. મહાપ્રભુજીના કટ્ટર વિરોધી છે, ભક્તિ માર્ગ વિરોધી છે, કેમ કે બ્રહ્મવાદને સમજ્યા વગર ભગવત સેવા પુષ્ટિ માર્ગમાં શક્ય જ નથી. બ્રહ્મવાદ એ સિદ્ધાંત છે કે જે સિદ્ધાંતને આધારે આપણા ઘરમાં વિરાજતો ઠાકુરજી છે એ ધાતુ નથી, કૃષ્ણ છે. યદિ બ્રહ્મવાદ ન હોય તો એ ધાતુ છે, એ કાગળ છે, કે કલર છે, કે કાષ્ઠ છે. બ્રહ્મવાદ જ તો એને કૃષ્ણ બનાવી રહ્યો છે. યદિ બ્રહ્મવાદ ન હોય તો એ કૃષ્ણ કેવી રીતે બન્યો એનો ઉત્તર આપો. એટલે આ ષોડશ ગ્રંથ છે એટલી દિવ્ય વસ્તુ છે, યદિ એને એના અર્થમાં સમજી અને એને એકબીજા સાથે ગૂંથીએ તો સાવધાનીતાની અંદર શ્રી મહાપ્રભુજી આપણને એક સાવધાની સૃષ્ટિને ભગવદ્ અર્થ પ્રકટ કરી છે પ્રભુએ, એ વાતને સમજાવી. અને એ પ્રકટ થયેલી સૃષ્ટિમાં જે જીવાત્મા છે એ પણ એક ક્રીડાનું ઉપકરણ છે. જે આપણે જીવ છે, જીવ સૃષ્ટિ છે, એ પણ ભગવદ્ અંશરૂપ છે. ભગવદરૂપ હોવા છતાં પણ ભગવદ્ અંશરૂપ છે અને પ્રભુની ક્રીડાના અંદર ઉપયોગી એક રમકડું છે. એટલી અધીનતા, એટલી તુચ્છતા, એટલી ક્ષુદ્રતા આપણી જીવની આ સૃષ્ટિની અંદર છે, એ આપણા સ્વરૂપની સમજ પણ આપણને આવશ્યક છે. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ ભક્તિમાર્ગીની ઉત્તમ મધ્યમ અવસ્થા કનિષ્ઠ અવસ્થાનું નિરૂપણ કરીને જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર, એ જે વાત કરી હતી ત્યાં કયા જ્ઞાનની વાત હતી? આ જ જ્ઞાન છે, ભગવત સ્વરૂપનું જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન, લીલા સૃષ્ટિનું જ્ઞાન. આ યદિ સમજ નહીં હોય તો ભગવત સેવાની અંદર એ નિખાર નહીં આવી શકે, એ દૃઢતા નહીં આવી શકે. આ બધો પાયો છે, એ પાયો દેખાતો નથી હોતો, પણ જો પાયો ન હોય જમીનના અંદર તો ઇમારત ઊભી ન રહી શકે. એવી રીતે શ્રી મહાપ્રભુજી આપણા અંદર જે સાવધાની લાવવાનું આજ્ઞા કરી રહ્યા છે એમાં આ બધી સાવધાનીના અંગો છે. આ સમજની સાથે જે વખતે આપણે શ્રી મહાપ્રભુજીએ આપેલા કર્તવ્યના ઉપદેશો અથવા એ કર્તવ્યનું પાલન કરતાં આવતી મુશ્કેલી એના અંદર નિવારણના ઉપાયોને જ્યારે આપણે સાંભળીએ, તો આ જો સાવધાની આપણા અંદર ન હોય તો એ ઉપાયો આપણા ઉપરથી ચાલ્યા જશે, એ હૃદયની અંદર ઉતરશે નહીં. કોઈ વસ્તુના યથાર્થ અર્થ તાત્પર્યનો બોધ હોય તે પછી આપણે એનું સાંભળીએ તો એકદમ અસરકારક રીતે આપણને લાગુ પડે છે. મારો તમને દાખલો આપું, હમણાં બેટ દ્વારકા અમે ગયા તે વખતે મારા પગમાં નવા ચપ્પલ પહેરવાને કારણે એક ડંખ લાગ્યો. એ હું માંડવીથી નીકળ્યો તે વખતે જ એ ડંખ લાગી ગયો હતો. મેં એની ઉપેક્ષા કરી, 4-5 દિવસ સુધી એની ઉપેક્ષા કરી. એની પીડા વધતી ગઈ, હું ચાલી ન શકું, ઊભો ન રહી શકું, એવી જાતની સમસ્યા આવીને ઊભી રહી. બેટ દ્વારકામાં દ્વારકાધીશનો જે સેવાનો ક્રમ છે એમાં તમે સતત ઊભા બેસવાનો કોઈ અવકાશ જ નથી, એવું સ્વરૂપ છે એમનું. એટલે ઊભા ઊભા જ દરેક સેવાનો ક્રમ પહોંચવો પડે. એ નાનકડી જે છોલાઈને એ થયું હતું એની ગાંઠ મને અહીંયા થઈ ગઈ, એનો ફીવર વધવા લાગ્યો. તો 4-5 દિવસ સુધી મેં એની ઉપેક્ષા કરી. પછી અમારા સાથે હાલોલમાં અશોકભાઈ આવ્યા હતા, એમને મેં આખરે દેખાડ્યું, કેમ કે પછી ચાલી શકાય એવું રહ્યું નહોતી સ્થિતિ. તો એમણે કહ્યું આ તો સેપ્ટિક થઈ ગયું છે, હવે જો આની ઉપેક્ષા થશે તો ઓર વધારે જટિલતા વધી જશે. આ શબ્દ સાંભળ્યા એટલે પછી મારા અંદર સાવધાની આવી, સાવધાન થયા. શું તત્કાલ ગોળી લાવો, જે હોય ઉપાય, ઇન્જેક્શન હોય તો ઇન્જેક્શન, જે હોય તે હવે કરવું જ પડશે, કેમ કે બાકીના દિવસો કાઢવા કેમ. એટલે તત્કાલ ઉપાય શોધવામાં જ નહીં પરંતુ પ્રાપ્ત થયેલા ઉપાયનો અમલ પણ તે જ વખતે ગોળી કાઢીને ને કરી દીધો. તો સાવધાની આ વસ્તુ છે. એટલે સાવધાનીનો અર્થ અહીંયા વ્યાખ્યાકારો કહે છે પ્રમાદ રાહિત્યેન અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ. સાવધાનીથી સાંભળો એટલે પ્રમાદ છોડીને, આલસ્ય છોડીને, મૂઢતા છોડીને, અજ્ઞાન અન્યથા જ્ઞાનને છોડીને, સ્વરૂપસ્થ થઈને તમે હું જે વાત કહી રહ્યો છું એને સાંભળો. એટલે સ્વરૂપસ્થતાનો મતલબ હવે એ છે કે જ્યારે હવે આપણે શ્રી મહાપ્રભુજીના અંતઃકરણ પ્રબોધને સાંભળીએ છીએ ત્યારે હું શરદ ગોસ્વામી કે હું દિનેશભાઈ કે ફલાણો ઢીકણી પૂંછડી એ અર્થમાં આપણે આપણા સ્વનો બોધ ન હોવો જોઈએ. એક આ લીલાર્થ પ્રકટ થયેલી સૃષ્ટિમાં લીલાના અંગ રૂપે કે લીલાના અંદર ઉપકરણના રૂપમાં પ્રકટ થયેલો હું ભગવદ્ અંશ, જેનું પ્રાકટ્ય વસ્તુતઃ ભગવત સ્વરૂપ સેવા માટે પ્રભુએ કર્યું છે, એ જાતની આપણી સાવધાનીની સાથે યદિ આપણે આ અંતઃકરણ પ્રબોધને સાંભળીએ તો પછી આપણો સ્વ સ્પષ્ટ થશે અને ત્યારે આ અંદર કહેલો જે બોધ છે એ બોધ આપણા અંદર યથાર્થ રૂપથી ઠરશે. એટલે સાવધાન તયા શૃણુ, એમાં સાવધાની છે. એના અંદર આવતા જેટલા જેટલા પણ પરિબળો છે, કૃષ્ણ સિવાય અન્ય કોઈની અંદર શ્રેષ્ઠ બુદ્ધિ હોય, કૃષ્ણના સમાન કોઈના અંદર બુદ્ધિ હોય, અથવા તો પૂર્વ પરંપરાને કારણે કોઈ અન્ય દેવી કે દેવતાઓ સાથેનો આપણો ભક્તિમાર્ગી કોઈ જાતનો સંબંધ હોય, આ બધી અન્યાસક્તિને એક તરફ છોડવી પડશે, કૃષ્ણાસક્ત બનવું પડશે. કોઈ પણ જાતનો અન્યાશ્રય યદિ હશે તો આ અંતઃકરણ પ્રબોધમાં કહેલો કોઈ બોધ છે એ આપણે ઉતરી નહીં શકે. જે સૃષ્ટિ પ્રકટ થયેલી છે એના અંદર યદિ આપણી કોઈ જાતની એવી આસક્તિ હશે અહંતા મમતા જન્ય, જેને આપણે લૌકિકાસક્તિ અથવા તો સંસારાસક્તિ કહી શકીએ, એ આસક્તિથી યદિ આપણે ભરાયેલા હશું તે સ્થિતિમાં પણ એ સાવધાની નહીં ગણાય, શ્રી મહાપ્રભુજીનો બોધ ગળે નહીં ઉતરી શકે. જીવાત્માના પોતાના સ્વરૂપના વિષયમાં પણ યદિ આપણી દૈહિક અહંતા હશે, આપણે યદિ આત્મનિષ્ઠ નહીં હોઈએ એટલે આપણી અંશરૂપતાનો બોધ નહીં હોય, સેવકરૂપપણાનો બોધ નહીં હોય, તે સ્થિતિમાં પણ આપણને આ અંતઃકરણ પ્રબોધ છે એનો યથાર્થ બોધ નહીં થઈ શકે. એટલે એ બધી અસાવધાનીઓથી હટીને શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, હે અંતઃકરણ, તું મારા વચનો છે એને સાવધાનીપૂર્વક સાંભળ, કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. તું ભૂલી ગયો હતો કે આ સૃષ્ટિ એ કૃષ્ણની સૃષ્ટિ છે, કૃષ્ણ માટે પ્રકટ થયેલી સૃષ્ટિ છે. તારું અસ્તિત્વ આ સૃષ્ટિમાં કેવલ એ લીલાના ઉપકરણના રૂપમાં છે, કૃષ્ણના અનુકૂળ રહેવામાં છે. એટલે ભગવત સેવા અથવા ભગવત કાર્ય માટે તારું પ્રાકટ્ય છે. આ બધા તારા સ્વરૂપબોધ છે એને તારી વિસ્મૃત થઈ ગયો હતો એ ફરીથી તું સમજ કે કૃષ્ણથી પર, કૃષ્ણથી શ્રેષ્ઠ કે ઉપર, કૃષ્ણથી વધારે શક્તિમાન કોઈ દેવ નથી કે જે વસ્તુતઃ દોષવર્જિત હોય. કેમ કે કૃષ્ણ સિવાય જે કંઈ પણ છે એ દુષ્ટ છે, જે કંઈ પણ છે એ દુષ્ટ છે. દુષ્ટ એ અર્થમાં યદ્યપિ દેવતાઓને કે ઋષિમુનિઓને કે આચાર્યોને કે ભક્તોને જે સૃષ્ટિમાં પ્રકટ થયા છે એમને આપણે આ શબ્દથી ન નવાજી શકીએ, પરંતુ દોષવર્જિતથી જ્યારે શબ્દ શ્રી મહાપ્રભુજી વાપી રહ્યા છે કૃષ્ણના સાથે અને એના અંદર ગર્ભિત નિર્દેશ એ છે કે કૃષ્ણથી પર કોઈ નથી જે નિર્દુષ્ટ હોય, તો એનો ઇમ્પ્લાઇડ અર્થ શું થયો કે કૃષ્ણ સિવાય જે કંઈ પણ છે એ સદોષ છે. હવે એ સૃષ્ટિમાં જે કંઈ પણ હોય, એ ચાહે બ્રહ્મા વિષ્ણુ શિવ હોય, ચાહે એ ઇન્દ્ર દુર્ગા ગણપતિ હોય, એ ભક્તો હોય કે ભક્તોના અગ્રણી હોય કે ભક્તિમાર્ગના ઉપદેશક હોય કે પ્રવર્તક હોય, જે કંઈ પણ છે એ કૃષ્ણ સમાન કોઈ વસ્તુ નથી, આ વાતને ભૂલવાની નથી. એટલે આજે અહીંયા આવતા પહેલાં થોડી ચર્ચા થઈ હતી, એ ચર્ચાની અંદર આવા જ કોઈક વિષયો હતા. કોઈક વલ્લભકુલને કહી રહ્યું છે કે અગ્નિરૂપ છે, કોઈક કહે છે કે વલ્લભરૂપ છે, કોઈક કહે છે કે બધા અહીંયા સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે, મહાપ્રભુજીએ બધા ઉપર પોતનું ફેરવી દીધું છે. અને આ જ ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે એતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય ઇતમ વચ, હું તો કૃષ્ણનો દાસ વલ્લભ હું તમને આ વાત કહી રહ્યો છું કે કૃષ્ણ સમાન કોઈ નથી, કૃષ્ણથી પર કોઈ નથી, કૃષ્ણ સિવાય જે કંઈ પણ છે એ સદોષ છે. કેમ કે કૃષ્ણ દ્વારા પેદા થયેલો છે, કૃષ્ણ માટે પ્રકટ થયેલો છે, એટલે કૃષ્ણના તુલ્ય કે એનાથી પર કોઈ કેવી રીતે હોઈ શકે. આ દ્રઢતા છે શ્રી મહાપ્રભુજીની, એ આપણા મનમાં એકદમ ખીલાની માફક ઠોકાઈ જવું જોઈએ, તે પછી આગળ કોઈ વાત આવી શકે. હવે આ વાત શ્રી મહાપ્રભુજીએ આ શા માટે ઉપક્રમ કર્યો છે આ વચનથી, કેમ કે હવામાંથી આવતી હોય એવી વાત લાગે છે. અચાનક કોઈ ગ્રંથનો આરંભ અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયાશ્રુ કૃષ્ણાત્પરમ નાસ્તિ તૈવમ વસ્તુ તો દોષવર્જિતમ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ કીધું હોત તો હજી આપણે સમજી શકાત કે આગળ કંઈક હવે એવી વાત આવશે કૃષ્ણાશ્રય ટાઈપની, કે જ્યાં કૃષ્ણની સર્વોપરિતા, કૃષ્ણ સિવાય અન્ય જે કંઈ પણ છે એની અધમતા કે સદોષતાનું નિરૂપણ હોય. જેમ ત્યાં કહ્યું છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આવી કોઈક વાત આવે એવું આ ઉપક્રમ લાગે, પરંતુ અચાનક વસ્તુ તો દોષ વર્જિતમ આ વાત આવી ગઈ. એટલે એક આ બહુ રૂટીનથી હટીને ને કરેલો એક ઉપક્રમ છે, અને એ ઉપક્રમ જ્યાં સુધી આ ગ્રંથના અંદર નિરૂપાયેલી વાત છે એના અંદર રહેલો જે ઐતિહાસિક પક્ષ છે એને જો આપણે નહીં સમજીએ ત્યાં સુધી એ સ્પષ્ટ નહીં થાય. એટલે વ્યાખ્યાકારો એને આગળ જઈને એને વર્ણશે. શ્રી મહાપ્રભુજીએ પણ સ્વયં એનો નિર્દેશ આપ્યો છે કે જે વખતે ભગવાને જેમાં આ સૃષ્ટિ છે એ સૃષ્ટિના અંદર ક્રમિક રૂપથી કાલનો પરિવર્તન થયા કરે છે, કાલના પરિવર્તન સાથે સાથે ભગવાન પણ એ સૃષ્ટિ સાથેનું પોતાનું વલણ છે બદલતા રહે છે. એટલે એક કલ્પ છે એની અંદર અનેક ચતુર્યુગોના આવર્તન થાય છે, સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપર યુગ છે, કલિયુગ છે. એ જે તે યુગ છે એની અંદર ભગવાન એ યુગના જીવોના ઉદ્ધાર માટે કોઈકને કોઈક સાધનો આપે છે. એ સાધનો જે વખતે જે યુગની અંદર સમાપ્તિ